સ્વામી રઘુકુલ રીત ચલી આઈ, રઘુકુલ રીત ચલી આઈ, પ્રાણ જાય રઘુકુલ રીત ચલી આઈ. એટલે પછી મેં કહ્યું ડાક્ટર આપ્યું, ત્યાર પછી ડાક્ટર સમજી ગયા નિરુબેન મને 12 કલાક થયા પછી પૂછ્યું પછી કેટલા વખત સિગરેટ યાદ આવી ના બિલકુલ આપ્યું પછી નહીં તો અમારે છોડાય નહીં, અમારે તો એની મેરેજ હતી રે તો બધી રાહ જોવી પડે, છોડાય નહીં, છોડીએ તો બધી જતું રહે એવું માનતા હતા, પણ ડાક્ટર મળ્યા જો ચોખ્ખા કહ્યા તને અમને કોઈ જાતનું કઈ ચીજ ની જરૂરત ના રહી. જે માગી આપે છે તૈયાર, જે માગો જીવો, કશું જોઈતું નથી તેને તમે શું આપશો, પ્રેમ સિવાય તેને કશું જોઈતું નથી. અમે જેટલું બોલાવીએ એટલું તમારે બોલવાનું છે, વિચારવાનું નથી. જ્ઞાન બગડી જશે એટલે પેલે તમે વધારે કે મારે ત્યાં રહે નહીં, એવું તમને સમજે બોલાવું નહીં, એટલું બીજું કઈ વિચારવાનું જ નહીં, શબ્દ શબ્દ અરે વાંચ્યો નથી બોલવાનું, વાંચ્યું ભૂલી જાય ફરી વાંચી જાય લીકેજ થઈ જાય, અને જેટલું જોશ થી પડે એટલું મેચ નીકળી જશે, બધા નવા કે ટેપ થઈ જશે. શું કહ્યું પૂરું ફળ આવે એટલા માટે કેપિયા તમે, હવે અમે કઈ અઘરું નથી ને, અમે બોલાવું એટલું શબ્દ બોલવાનું તમારે, એમ તે જાય જોશ બને એટલું. તે વખતે જાહેર કરશે પણ તે વખતે મારે ખ્યાલમાં રહે એટલા માટે તરત કહી દઉં, એનું પરિણામ સારું આવે ને તો સારું, એને આ બધું આ જે વીકનેસ આવી છે છૂટી જાય. અને રાત્રે અમે જેવું કહીએ કે આ પ્રમાણે રાત્રે કહીને સુઈ જજો તે પ્રમાણે કહ્યું, એટલું વિચારવા પડી જાય છે નથી. અમે જે જ્ઞાન બોલીએ ને આ કેમનું છે, આ કર્યું છે, ખોટું છે, એ બધું વિચાર વિચારવાની જરૂર નથી, કારણ કે આ વિજ્ઞાન છે. એટલે હું જેટલું બોલો નહીં એ તમે બોલો તો ત્યાં આગળ આત્મા ઉપરથી ઉઘાડ થશે. અનવેલ થતો થાય શું થાય, ગુણો જયારે કાર્યકારી થયા હોય ત્યારે પર્યાય કહેવાય, પર્યાય છે. આ સૂર્યનારાયણ છે ને, સૂર્યનારાયણ પ્રકાશ નામનો ગુણ, સૂર્યનારાયણ દ્રવ્ય કહેવાય, વસ્તુ કહેવાય, પ્રકાશ નામનો ગુણ કહેવાય, અને રે જેના બહાર પડે એ પર્યાય કહેવાય. તે પર્યાય નાશ થાય, પર્યાય નાશ થાય, અને ગુણ નાશ ના થાય, અને વસ્તુ નાશ ના થાય. સર દાદા દ્રવ્ય કરીને તેનો એનો અર્થ વસ્તુ વસ્તુ એ કરીને તો એનો અર્થ એવો થયો કે આત્મા ને અવકાશ છે કે જગ્યા રોકે છે કેવું ખરું? હે, એ અવકાશ ખરો અને જગ્યા ખરી, દ્રવ્ય ને તો જગ્યા હોય ને, આકાર હોય એવું ખરું આત્મા ને, એનો આકાર નિરાકાર આકાર છે. કેવું છે? નિરાકાર આકાર, એનો આકાર નિરાકાર, નિરાકાર આકાર. કેવું? નિરાકાર. પછી પ્રકાશ પોતાનું અસ્તિત્વ છે, અસ્તિત્વ છે પણ અવકાશ ને રોકતું નથી. અવકાશ ને અવકાશ જવા દેશે, પોતે પણ રહે છે. કારણ કે સાધારણ ભાષામાં તો દ્રવ્ય નો ગુણધર્મ ખરો ને કે એને અવકાશ હોય. હા, આમાં દ્રવ્ય ને અવકાશ નો દ્રવ્ય તો આગ આપણે એને દ્રવ્ય કહીએ છીએ. અહીં જે દ્રવ્ય કહીએ છીએ એને વસ્તુ ને આપણે દ્રવ્ય કહીએ છીએ. પણ વસ્તુ સમજણ ના પડે એટલે દ્રવ્ય બોલીએ છીએ આપણે. હા હા, તો ને વસ્તુ એટલે જે આ જે તમે દ્રવ્ય કહો છો ને તે અનિત્ય વસ્તુઓ છે. અને આ દ્રવ્ય નિત્ય ને માટે છે. શું નિત્યમાં રૂપી કયું છે? એક જ તત્વ છે જે આણુ પરમાણુ આવે છે ને, એકલું જ આ જગત માં આંખે દેખાય છે. બધું રૂપી છે, એક જ તત્વ નું આ બધું આંખે દેખાય છે. બીજા તત્વો દેખાતા નથી, છે ખરા પણ તેથી આપણે દ્રવ્ય કહ્યું છે. નહી દ્રવ્ય કહે વસ્તુ થાય કે હું સંપૂર્ણ શુદ્ધ છું જ, ખરેખર શુદ્ધ જ છું. કોઈ દાડો અશુદ્ધ મારામાં આવી જ નથી. સર્વાંગ શુદ્ધ છે, બધા અંગે શુદ્ધ છું. મારા પોતાના ગુણધર્મ એટલે જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો થકી હું પણ સંપૂર્ણ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંત જ્ઞેયને જાણવા પરિણેલી અનંત સંપૂર્ણ છું. એટલે આ બીજા જ્ઞેયને જાણવામાં પરિણમેલી વસ્તુઓ એટલે કેરી લટકે છે એને જાણવામાં છે. તે આપણું જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ જાણવામાં જીકડે પરિણમે નહીં તો કેરીની આજુબાજુ જ્ઞાન ફરી વળે. કેરીની હાઈટ કેટલી, લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, બધું એનું મેજર બાકી છે. સૂર્યના જેવું લાઈટ ના હોય, સૂર્યના લાઈટ તો એ કેરી પર પડે ને તો કેરીના પાછલી સાઈડ ન જોઈ શકે સૂર્ય, અને આ બધી જ બાજુ જઈ શકે. શું કહ્યું? ઉપર નીચે બધી, કારણ કે બધે જ પરિવાર એનું એનું એનું પ્રકાશ બધે જ પરિવાર. એટલે જ્ઞાન થી જોઈએ છે. એનો અર્થ, એનો અર્થ એવો થયો કે આપણે જ્ઞાન થી જોઈએ છીએ. હા, જ્ઞાન થી જોઈએ છીએ, જ્ઞાન થી જોઈએ છીએ. પણ જે જોઈએ છીએ વસ્તુ જ્ઞેય, જ્ઞેય જાણવાની વસ્તુ, જાણનાર જાણવાનું જ્ઞાન થી, અને જ્ઞાન થી જાણવાનું તો કેવી રીતે જાણ્યું? તા કે એના અવસ્થાઓ ઉત્પન્ન થઈ, તે કેરી જોઈ એટલે કેરી રૂપ થઈ ગયું, તે કેરી તૂટી પડી ત્યારે એવું થઈ ગયું. શું કહ્યું? કારણ વસ્તુઓ વિનાશી માટે આ પર્યાય વિનાશી. શું છે? વસ્તુઓ વિનાશી છે. હા, પણ વસ્તુ જ્ઞાન વિનાશી નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે, પરમાનન્ટ. અનંત દ્રશ્યોમાં પરિણમેલી અનંત અવસ્થામાં સંપૂર્ણ, દ્રશ્યોમાં પરિણમી આ બધા જોઈએ. પણ તેથી કરીને બધી એવી અવસ્થા થઈ જાય, પણ તેથી આપણે શુદ્ધ જ છીએ. આપણી શુદ્ધતાને કશું હરકત આવતી નથી. જલેબી જોઈ કે ગમે તે જોયું તેથી શુદ્ધતાને હરકત આવતી નથી. શું એ જલેબી જુએ ને એમાં તમે મારા પણ કરો, મોહ કરો તો જ નુકસાન થાય. જુએ ને પછી જ મોડું બગડે ને તે નુકસાન કરે. શું કહે? સહજ ભાવ રહે તો વાંધો નહીં. એમ એનો અર્થ કે સહજ ભાવ રે તો એનો વાંધો નહીં. સહજ ભાવ જ બસ. દેહ ના સહજ ભાવમાં દેહ જલેબી ખાય, અને તમે તમારા સહજ ભાવમાં તો જ્ઞાતા દસ્તારો. એ પછી સમજાય છે બધું. હવે હું અવિનાશી છું. અવિનાશી છું, કોઈ વિનાશ નથી. નિત્ય છું એટલે પરમનન્ટ, સનાતન, શાશ્વતો, અવ્યય છું. મારા મત કઈ વ્યય થઈ શકે નહીં, કોઈ ઓછું વધતું થઈ શકે નહીં. શરીર તો મન વચ્ચે કયા વ્યય વ્યય થયા જ કરે નિરંતર, અને પછી મરતી વખત ખલાસ થઈ ગયો હોય. શું એ આવું શરીર હોય પણ મરતી વખત પાવતું થઈ ગયું હોય, વ્યય થયા જ કરે. સચિદાન સૂક્ષ્મ છું, કેવળ નિર્વિકલ્પી જ્ઞાન વિતરા જ્ઞાન વિકલ્પ. એટલે હું ભૂપેન્દ્રભાઈ એ વિકલ્પ કહેવાય, હું ભૂપેન્દ્રભાઈ એ વિકલ્પ કહેવાય, અને હું શુદ્ધાત્મા એ નિર્વિકલ્પ કહેવાય. એને ગાજક કરી આપણી પેલું મેં બનકર ને. એવું પૂછતા રહેવું તો ખબર પડે કઈ જવા અડચણ પડે. બધી ઝીણી વાત, બહુ ઝીણી વાત હતી. એટલે હું મૂર્ત સ્વરૂપ નથી. આ મૂર્ત એટલે દેખાય, વાંકે દેખાય, ઇન્દ્રિયો થી અનુભવ માં આવે એવો નથી. અમૂર્ત છું એટલે અરૂપી છું. અને દાદા ટંકો તીણવંત તદ્દન જુદા જ છે. બરાબર. શું આ તારી માન્યતા ને તું બંધ થયું છે? કે છે તારી માન્યતા? જ્ઞાની પુરુષ ની પાસે જાત માન્યતા છૂટી જાય. બીજું કઈ કેતા હવે અહિયાં એટલે કોઈ બાધા પીડાવાની કરી શકે નઈ. આ શરીર કાપી નાખે, અગ્નિ થી બાળી મેળે, પાણી થી ડુબાડી દે, અને કશું કઈ વસ્તુ કઈ અસર જ ના કરે. અને હું અક્ષય છું. આ જન્મ કે ગયા જન્મ ના જે આપડા આવા સંસ્કાર પડ્યા હોય કે જે એ હોય, એ આત્મા જોડે ફરી વાર બીજા જન્મ માં બી જાય? બીજા જન્મ શું જાય? આપણે કઈ સારા કામ કર્યા હોય કે જે હોય, એ આત્મા બીજી જગ્યાએ જયારે જાય, બીજા ખોખામાં પ્રવેશ કરે, ત્યારે એની અસરો એગળી એનામાં રહેલી હોય નવા ખોખામાં? હા, આ રીતે રે. તમે જે જે સારા કામ કર્યા, લોકોને ઓબ્લાઇજ કર્યા, લોકોને હેલ્પ કરી, મહારાજોની સેવા કરી, ધર્માદા કર્યા, બીજી કર્યું, ત્રીજી કરી, એ બધું આમ મન વચન કાય ની એકતા હોય તો આવતા જ મજા આવે. શું મનમાં જેવું હોય એવું જ વાણી બોલો, એવું વચન કરો, અને પછી એ થતો મહારાજ ની સેવા કરો તો એનું ફળ આવતા જન્મ. કેટલા કરતા હશે અત્યારે? કેટલા કરતા હશે? બહુ નહી. તેથી આ કમિક માર્ગ બંધ થયો છે. સેવા કરે મહારાજ ની, પણ મનમાં મનમાં ક્યાંય હોય? દાદા મારું તો ચિત્ત કાયમ ફરિયાદ કરતું હોય તો પછી એને કેવી રીતે? એ તો આપણું અક્રમ છે એટલે ચલાવી લીધું મેં. પેલા નહીં ચાલે દાદા, રહેવું પડે 5 વર્ષ. પેલા માં તો મન વચન કાયા ની એકતા હોય ત્યાં સુધી કમિક માર્ગ ચાલુ, અને એકતા તૂટી એટલે કમિક માર્ગ બંધ થઈ ગયો. મનમાં હોય એવું વાણી બોલે ને એવું વચન રાખવું પડે. ઘણા ને દાન ના આપવું હોય, મનમાં ના આપવું હોય, વાણી માં બોલે મારે આપવું છે, અને વર્તન માં રાખે આપે તો મનમાં ના આપવું હોય તો પછી ના ફળ થાય. દાદા એક એક કેમ થાય એવું? એક માણસ મનમાં આપે છે, એની પાસે સાધન નથી એટલે, અને વાણી થી બોલે છે મારે આપવું છે, પણ અપાતું નથી, એનું ફળ આવતા બહુ મળે. કારણ કે આપ્યા બરોબર ભગવાન. અડધો લાભ તો થઈ ગયો કે છે. દેરાસર માં જઈને એક માસે 1000 રૂપિયો મૂક્યો, અને બીજા એક શેઠિયા આવીને 1000 ની નોટો મેં એમાં નાખી દરવાજામાં. તે જોઈને આપણા મનમાં થઈ ગયા, મારી પાસે હોત તો હું હાલત. એ તમારું તો આગળ તમે થાય નથી માટે તમારી અહીં તો આપ્યા ની કિંમત નથી, અહીં તો ભાવ ની કિંમત. કેવી છે ભાવ ની કિંમત? વિતરાગો નું સાયન્સ. અને આપનાર હોય તેનું ક્યારે કેટલું ઘણું થઈ જાય, પણ તે કેવું મન થી આપવું છે, વાણી થી આપવું છે, વર્તન થી આવ્યું તો એનું ફળ તો એને દુનિયામાં ના કહેવાયું છે. પણ અત્યારે તો બધા પછી ફલાણા બિલ લીધે મારે આપવું પડે, હું ના હાલત કે ડાયાબી સાહેબે દબાણ કર્યું, ડાયાબી પ્રેસિડેન્ટ દબાણ કર્યું, એટલે મારે તો હાલ્યા ઘર ને. એટલે તો આગળ જમે એવું જ થાય ને, તો આપડે મંદિર આજી ખુશી ચાલે. એવું કરે ખરા લોકો કોક ના દબાણ થી આવે. અરે કેટલાક તો મારા જવાબ રાખવા સારું રાખે, નામ પોતાની આબરૂ વધારવા માટે. મનમાં એમ હોય કે બધું આપવા જેવું નથી, પણ આપણું નામ ખોટું દેખાશે તો એવું ફળ મળે જેવું આ બધું ચિત્રે છે ને એવું. અને એક માણસ પણ ના હોય મારી પાસે હોત હું આપત. નેગેટિવ રિપ્લાય નથી આવ્યો.